શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 9મો અધ્યાય 49 આદિ ગૌ સુરભિનું ઉપાખ્યાન. નારદજીએ પૂછ્યું બ્રહ્મન, તે ગોલોકમાંથી આવેલી સુરભિ દેવી કોણ હતી? હું તેનું ચરિત્ર સાંભળવા ઈચ્છું છું. ભગવાન નારાયણે કહ્યું, નારદ, દેવી સુરભિ ગોલોકમાં પ્રગટ થઈ હતી. તે ગાયોની અધિષ્ઠાત્રી દેવી, ગાયોની આદિ, ગાયોની જનની તથા સર્વ ગાયોમાં મુખ્ય હતી. મુનિ, વૃંદાવનની બધી ગાયોમાં પ્રથમ જન્મ સુરભિનો થયો છે, તેનું ચરિત્ર કહું છું, સાંભળો. એક સમયની વાત છે, રાધાપતિ કૌતુકી ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી રાધાજી વગેરે ગોપીઓ સાથે વૃંદાવનમાં ગયા. કુતૂહલવશ થાકી જવાને બહાને એકાએક કોઈ એકાંત સ્થળમાં બેસી ગયા. ત્યારે સ્વેચ્છામય પ્રભુને દૂધ પીવાની ઈચ્છા થઈ. તે જ ક્ષણે તેમણે પોતાના વામ ભાગમાંથી લીલાપૂર્વક સુરભિ ગાયને પ્રગટ કરી. તેની સાથે એક વાછરડું પણ હતું, તેનું નામ મનોરથ હતું. ગાયના સ્તનોમાં દૂધ ભરેલું હતું. તે સ્વચ્છા ગાયને સામે જોઈને શ્રીદામાં એક નવા વાસણમાં દૂધ દોહ્યું. સુરભિનું દૂધ જન્મ અને મૃત્યુને દૂર કરનારું એક બીજું અમૃત જ હતું. સ્વયં ગોપીપતિ ભગવાન શ્રી કૃષ્ણે એ સ્વાદિષ્ટ દૂધ પીધું અને પછી તેમના હાથમાંથી તે પાત્ર છૂટી ગયું અને ફૂટી ગયું. દૂધ ત્યાં ઢોળાઈ ગયું અને પૃથ્વી પર ફેલાઈ ગયું. જ્યાં દૂધ ઢોળાયું હતું ત્યાં એક વિશાળ સરોવર થઈ ગયું. તે સરોવરની લંબાઈ પહોળાઈ 100-100 યોજન હતી. તે જ સરોવર ગોલોકમાં શિર સમુદ્ર નામથી પ્રસિદ્ધ છે. ગોપીઓ અને રાધાજી માટે તે ક્રીડા સરોવર બની ગયું. તે બધા ત્યાં મનોરંજન કરવા લાગ્યા. તેની ફરતે ચારે બાજુ અમૂલ્ય રત્નોના ઘાટ હતા. ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી તે સમયે ત્યાં અનેક કામધેનુ ગાયો પ્રગટ થઈ ગઈ. જેટલી ગાયો હતી તેટલા જ ગોપ પણ તે સુરભિ ગાયના રૂવાડામાંથી પ્રગટ થયા. પછી તે ગાયોથી અનેક અનેક વાછડા થયા, જેમની સંખ્યા અગણી હતી. આમ તે સુરભિ દેવીથી ગાયોની ઉત્પત્તિ થઈ એમ કહેવાય છે, જેનાથી જગત વ્યાપ્ત છે. મુનિ, તે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ સુરભિ દેવીની પૂજા કરી. ત્યાર પછી ત્રિલોકમાં તે દેવીની પૂજાનો પ્રચાર થયો. દિવાળીના બીજા દિવસે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી સુરભિ દેવીની પૂજા થઈ હતી. આ પ્રસંગ મેં મારા પિતા ધર્મ પાસેથી સાંભળ્યો છે. મહાભાગ, દેવી સુરભિનું ધ્યાન, સ્તોત્ર, મૂળ મંત્ર તથા પૂજાવિધિનો ક્રમ હું તમને કહું છું, સાંભળો. ઓમ સુરભ્ય નમઃ સુરભિ દેવીનો ષડાક્ષર મંત્ર છે. 100,000 જપ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે અને ભક્તો માટે કલ્પવૃક્ષ સમાન છે. ધ્યાન અને પૂજન યજુર્વેદમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે. જે શુદ્ધિ, વૃદ્ધિ, મુક્તિ અને સર્વ કામનાઓ પૂરી કરનાર છે. જે લક્ષ્મી સ્વરૂપા શ્રી રાધાની સહચરી, ગાયોની અધિષ્ઠાત્રી, ગાયોની આદિમાતા, પવિત્ર રૂપા, ભક્તિના સર્વ મનોરથ પૂરા કરવા વાળી તથા જેનાથી આ સમસ્ત વિશ્વ પાવન થયું છે, તે ભગવતી સુરભિની ઉપાસના કરું છું. કળશમાં ગાયના મસ્તક પર, ગાયના બાંધવાના ખીલા પર, શાલિગ્રામની મૂર્તિમાં, જળમાં અથવા અગ્નિમાં સુરભિની ભાવના કરીને પૂજા કરવી. દિવાળીના બીજા દિવસે દિવસના પૂર્વ ભાગમાં ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. જે મનુષ્ય ભગવતી સુરભિની પૂજા કરશે તે જગતમાં પૂજ્ય થશે. વારાહ કલ્પમાં એકવાર સુરભિ દેવીએ દૂધ આપવાનું બંધ કરી દીધું ત્યારે ત્રિલોકમાં દૂધનો અભાવ થઈ ગયો. ત્યારે દેવતાઓ ચિંતાયુક્ત થઈને બ્રહ્મલોકમાં ગયા અને તેમની આજ્ઞાથી સુરભિ દેવીની સ્તુતિ કરવા લાગ્યા. ઇન્દ્રએ કહ્યું, દેવીને નમસ્કાર હો, મહાદેવી સુરભિને વારંવાર નમસ્કાર હો. જગદંબિકા, તમે ગાયોના આદિ કારણ છો, તમને નમસ્કાર હો. શ્રી રાધા પ્રિયાને નમસ્કાર હો. દેવી પંચાંગ દેવી પદ્મશાને વારંવાર નમસ્કાર હો, શ્રી કૃષ્ણ પ્રિયાને નમસ્કાર હો, ગાયો ઉત્પન્ન કરનાર દેવીને વારંવાર નમસ્કાર હો, સર્વ માટે જે કલ્પરૂપ સ્વરૂપાતે છે તથા શિર ધન અને બુદ્ધિ પ્રદાન કરવા સદા તત્પર રહે છે તે ભગવતી સુરભિને વારંવાર નમસ્કાર હો, શુભા સુભદ્રા અને ગોપ્રદા નામથી પ્રસિદ્ધ દેવીને વારંવાર નમસ્કાર હો, યશ કીર્તિ અને ધર્મ પ્રદાન કરનાર દેવીને વારંવાર નમસ્કાર હો. આ સ્તોત્ર સંસ્કૃતમાં નીચે પ્રમાણે છે. પુરંદર ઉવાચ, નમો દેવ્યે મહાદેવ્યે સુરભ્યે ચ નમો નમઃ, ગવામ બીજ સ્વરૂપાયે નમસ્તે જગદિંબિકે, નમો રાધા પ્રિયાયે ચ પદ્માંશાયે નમો નમઃ, નમઃ કૃષ્ણ પ્રિયાયે ચ ગવામ માત્રે નમો નમઃ, કલ્પ વૃક્ષ સ્વરૂપાયે સર્વેષાં સતતં પરે, શિરદાયે ધનદાયે બુદ્ધિદાયે નમો નમઃ, શુભાયે ચ સુભદ્રાયે ગોપ્રદાયે નમો નમઃ, યશોદાયે કાર્તિદાયે ધર્મદાયે નમો નમઃ. સ્કંદ 9માં 49માં અધ્યાયમાં શ્લોક 24-27માં વર્ણન છે. આ પ્રમાણે સ્તુતિ સાંભળતા જગત જનની ભગવતી સુરભિ સંતુષ્ટ અને પ્રસન્ન થઈ ત્યાં બ્રહ્મલોકમાં જ પ્રગટ થઈ તે સનાતની દેવી દેવરાજ ઇન્દ્રને ઈચ્છિત વરદાન આપીને ગોલોકમાં ચાલી ગઈ. દેવતાઓ પણ પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. નારદ, હવે દૂધથી વિશ્વ પરિપૂર્ણ થઈ ગયું, દૂધમાંથી ઘી બન્યું અને ઘીથી યજ્ઞો સંપન્ન થવા લાગ્યા અને તેનાથી દેવતાઓ સંતુષ્ટ થાય. જે મનુષ્ય આ અતિ પવિત્ર સ્તોત્રનો ભક્તિપૂર્વક પાઠ કરશે તે ગોધનથી સંપન્ન પ્રચુર સંપત્તિવાન પરમ યશસ્વી અને પુત્રવાન થશે. તેને સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું અને સર્વ યજ્ઞોમાં દીક્ષિત થયાનું ફળ પ્રાપ્ત થશે. મનુષ્ય આ લોકમાં સુખ ભોગવીને અંતમાં શ્રીકૃષ્ણના ધામમાં તે ભગવાનની સેવા કરશે અને તે ફરી આ સંસારમાં આવશે નહીં. તે બ્રહ્મલોકમાં બ્રહ્માજીનો પુત્ર થઈ ત્યાં જ નિવાસ કરશે. અધ્યાય 49 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.